ભગવાન બુદ્ધનો આપણે પ્રસંગ જાણીએ છીએ. એમનો જન્મ થયો, પિતા શુદ્ધોધન કપિલ વસ્તુ નગરીના મહારાજા હતા. કેટલાય વર્ષો પછી પુત્રનો જન્મ થયો એટલે ઘરની અંગલ મંગલ્યનું વાતાવરણ પ્રસરી ગયું. પુત્રની કુંડલી જોવા માટે જ્યોતિષીને બોલાવ્યા. રાજ જ્યોતિષોએ કુંડલી બનાવી અને કીધું કે મહારાજ, આજે અમે તમને જે વાત કરવા જઈએ છીએ એ સાંભળો. યોગ એવો છે કે જો યુવરાજ ગાદી ઉપર બેસે તો ચક્રવર્તી સમ્રાટ થાય છે થશે. પણ અરે પણ શું ભૂદેવ બોલો, પણ જો ગાદી ઉપર નહીં બેસે અને સંસારમાં એને વૈરાગ્ય થશે ને તો એ મહાન સંન્યાસી થશે. જો ગાદી ઉપર બેસશે તો ચક્રવર્તી સમ્રાટ થશે, અને જો સંસાર પ્રત્યે એને વૈરાગ્ય ઉદય થશે તો એટલો મહાન એ સંન્યાસી થશે. હવે એક બાપની પરિસ્થિતિ આવા વચન સાંભળે એટલે સહેજે મન પાછું વળી જાય કે જો દીકરો સાધુ થઈ જશે તો આપણી પાછળ આ સમગ્ર રાજ્ય સંભાળનારું કોણ વધશે, મારા પછી કોણ? આ દુનિયાની અંદર તમામ વ્યક્તિ એવો વિચાર કરે છે કે હું આ દુનિયામાંથી ચાલ્યો જઈશ તો મારા પછી આ કોણ સંભાળશે, મારા દીકરાનું કોણ ધ્યાન રાખશે, મારા ભાઈની સાથે કોણ સારા સંબંધ રાખશે, મારા પછી કોણ કરશે, એવું જ બધું વિચાર કરે છે. પણ કોઈ દિવસ એ એવો વિચાર નથી કરતો કે મેરા પછી મારું શું. બધાનો વિચાર કરે કે મારા પરિવારનું શું, મારા દીકરાનું શું, પણ કોઈ એવો વિચાર નથી કરતું કે મારું શું. બધા પરોપકારી છે, પણ એક પરોપકાર આપણે આપણા જીવ ઉપર કરવો અને એવો વિચાર કરવો કે મારા મેરા પછી મારા જીવનું શું. શુદ્ધોદન રાજાને થયું કે મારો દીકરો જો સંન્યાસી થશે તો મારા રાજ્યનું શું, અને દીકરા ઉપર એટલો બધો પહેરો ગોઠવી દીધો કે વાત પૂછવામાં. ધીમે ધીમે એ ગૌતમ મોટા થાય છે, પણ એટલી બધી માવજત રાખે કે બગીચાની અંદર પોતે ફરવા નીકળેલા હોય એમના દીકરા ગૌતમ, નાની ઉંમર હોય તો એક ફૂલ પાંદડું પણ એને કરમાયેલું દેખાવું ન જોઈએ. જો કરમાયેલું દેખાય ને પ્રશ્ન પૂછે કે આ પાંદડું શા માટે કરમાઈ ગયું ને એને વૈરાગ્ય થઈ જાય તો? રજવાડું છે એટલે ધારે તે કરી શકે ને, શું ન થઈ શકે ત્યાં. રાજ્યમાં કોઈ પણ એને દુઃખી વ્યક્તિ એ દેખાડવામાં ન આવે, કોઈ વૃદ્ધ ન દેખાય, કોઈ મરેલો વ્યક્તિ ન દેખાય, એટલી બધી કાળજી એમણે લીધી. ધીરે ધીરે એ મોટા થાય છે, ધીમે ધીમે અવસ્થા આગળ વધી. એક દિવસની વાત છે, એમના સારથીને એમણે વાત કરી કે સારથી રથ તૈયાર કરો, આજે અમારી તબિયત થોડી નાદુરસ્ત દેખાય છે, માટે આજે અમને નગરમાં ફરવા જવાની ઈચ્છા થઈ છે, માટે રથ તૈયાર કરો. રાજકુમારની આજ્ઞા થઈ સારથીનો ધર્મ છે કે એની આજ્ઞા માનવી. તરત જ સારથીએ રથ તૈયાર કર્યો. ગૌતમ બેઠા અને નગરમાં ફરવા માટે નીકળી ગયા. રથ આગળ જાય છે, સામેથી એક રોગિષ્ઠ મનુષ્ય દેખાણો. કોઈ દિવસ આવું ગૌતમે જોયેલું નહીં, પહેલી વાર જોયું એટલે સહેજે પ્રશ્ન થાય કે આ કોણ છે. મનમાં પ્રશ્ન થયો, સારથીને પૂછી લીધું કે સારથી આ કોણ દેખાય છે સામે, ખાસ તો હાફતો થૂકતો ચાલી નથી શકતો, ખિન્ન અને દુઃખી માણસ આ કોણ છે? મેં તો ક્યારેય આવો મનુષ્ય જોયો નથી. ત્યારે સારથીએ જવાબ આપ્યો કે મહારાજા, રાજકુમાર, આ એક રોગી મનુષ્ય છે. આપના પિતાશ્રીએ મને આ બધું જણાવવાની ના પાડી છે, પણ તમારી આજ્ઞા છે એટલા માટે હું ઉલ્લંઘી નથી શકતો. તમને જવાબ આપવાની ના પાડી છે પણ તમે એટલો બધો આગ્રહ કરો છો એટલા માટે હું ના નથી પાડી શકતો અને મારે એમ કહેવું પડે છે કે આ એક રોગી મનુષ્ય છે. અરે સારથી, શું મારી આ દશા થાય? સારથી કહે કે મહારાજ, હું એવું તો ન કહી શકું કે તમારી પણ આ દશા થાય, પણ આ સૃષ્ટિની અંદર અપવાદ કોઈ નથી. કોરોના મને થાય, અડી જાવ તો થાય, અપવાદ કોઈ નથી. સાવધાન તો બધાને રહેવું પડે. થોડાક આગળ ગયા એ વખતે સિદ્ધાર્થ કઈ બોલ્યા નહીં. એના માનસની અંદર એક અગમ્ય અસર થઈ. થોડાક આગળ ગયા એટલે વળી પાછા એક વૃદ્ધ માણસને જોયો. હાથમાં લાકડી, ચાલી પણ નથી શકતા, એક પણ દાંત વેધા નથી, માથાની ઉપર એક પણ વાળ કાળો કે ધોળો, એક પણ વાળ કાળો વેધો નથી, વાંકા વળી ગયેલા, શિથિલ શરીર, આ બધું જોયું અને પૂછ્યું કે આ કોણ છે? મહારાજ, આ એક વૃદ્ધ વ્યક્તિ છે. કેમ આ વૃદ્ધ થયો છે? મહારાજ, જેમ વ્યક્તિ મોટો થતો જાય, એક દિવસ એવો આવે કે યુવાની પણ યુવાની જતી રહે અને એક દિવસ માણસ મોટો થાય એટલે આ અવસ્થા એને આવે છે. શું મારે પણ આવું થાય? કેમ ન થાય? સારથી એવું કીધું કે મહારાજ, હું એવું તો ન કહી શકું કે તમને પણ થાય, પણ આ સૃષ્ટિની અંદર અપવાદ કોઈ નથી. ગૌતમ ફરીથી વિચારમાં ઊંડા ઉતરી ગયા. રથ થોડો આગળ ચાલ્યો અને એ જ વખતે બરાબર એક વ્યક્તિનું મૃત્યુ થયેલું ચાર જણા ઉપાડીને જતા હતા નનામી નીકળેલી જોઈ અને એકદમ પૂછ્યું કે સારથી આ કોણ છે? આ એકને બાંધો છે, ચાર જણા ઉચકીને જાય છે, આગળના માણસો રુદન કરે છે, પાછળના માણસો રુદન કરે છે, સ્ત્રીઓ આક્રંદ કરે છે અને બધા સુનમૂન અને એકદમ શોકમાં ડૂબેલા દેખાય છે, આ બધું શું છે? મહારાજ, એક વ્યક્તિ એ મૃત્યુ પામેલો છે. પેલો જે વૃદ્ધ હતો એ વૃદ્ધ અવસ્થાએ પહોંચી એમનું જ્યારે પ્રારબ્ધ કર્મ પૂરું થાય, એક દિવસ એવો આવે કે એને આ લોક છોડીને જવું પડે. આજે લોકો એ મેન્ટાલિટીથી જીવતા થઈ ગયા છે કે વી આર ગોઈંગ ટુ લીવ ફોર એવર, ઈટ ડ્રિંક એન્ડ એન્જોય, આટલું જ કરો, એમ ખાઓ પીઓ અને મોજ કરો. પણ જ્યારે એક વ્યક્તિએ કાળનું સ્વરૂપ વિચારે છે કે આજે છે એ કાલે નથી, આજે જમશું તો એ ક્યારેય પણ ગમે એટલી લખલૂટ સંપત્તિ હશે તો પણ ક્યારેય સાથે આવવાની નથી, એક સોય પણ સાથે લઈને હું આ લોકમાંથી નથી જવાનો, એક દિવસ મારું મૃત્યુ નિશ્ચિત છે અને મૃત્યુ મારી પાસે આવશે ત્યારે મારે શું જવાબ ભગવાનને આપીશ, આવું જો કોઈ વિચારે ને તો અવશ્ય એને વૈરાગ્ય ઉપજે. સારથીએ આગળ કથા કહ્યું કે માણસ મરી જાય પછી એ તમામની આ દશા થાય છે, એનો અગ્નિ સંસ્કાર કરવામાં આવે, કોઈ નદીમાં પધરાવે તો કોઈ એને જંગલમાં છોડી દે, આવી રીતે અલગ અલગ પ્રકારે પોતાના સંપ્રદાય પ્રમાણે એની રીતિઓ હોય, આ માણસને સળગાવી દેશે અને એની રાખ થઈ જશે. એ માણસ જ્યારે જન્મ્યો ત્યારે એનું વજન 2.5 કિલો હતું અને એની એ મરે છે ત્યારે પણ એની રાખનું વજન 2.5 કિલો જશે. ગૌતમ બુદ્ધે ફરીથી ઊંડા ઉતરી ગયા અને વિચાર કર્યો કે શું મારી પણ આ જ દશા થશે? સારથી એ વખતે કીધું કે હું એવું તો ન કહી શકું કે તમારી પણ આ દશા થાય, પણ સૃષ્ટિની અંદર અપવાદ કોઈ નથી. થોડાક રથને આગળ ચલાવ્યો અને એ જ વ્યક્તે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની આરાધના કરી રહેલા સંન્યાસી મહાત્મા કે જે તમામ જગતના વિષયોથી વિરક્ત હતા, નાહમ ભોગતા નાહમ કરતા, હરીર ભોગતા હરીર કરતા, ભગવાનને સર્વ કરતા હરતા જાણીને ભગવાનના ભજનમાં મસ્ત થયેલા એક સંન્યાસીને જોયા. એમની પાસે કાંઈ હતું નહીં, ફાટેલી ગોદડી હતી, એક લંગોટ પહેરેલી, માથે એક ખમીસ જેવું હતું એ પહેરીને એવા આનંદમાં હતા કે એવા આનંદની અંદર કોઈ પણ વ્યક્તિને અત્યાર સુધી એણે જોયેલા નહીં. આ આનંદમાં રહેલા સંન્યાસીને જોઈ અને ભગવાન ગૌતમે પૂછ્યું કે સારથી આ કોણ છે? અને એ જ વખતે સારથીએ કીધું કે મહારાજા, આ સંસારનો ત્યાગ કરીને સંસારમાંથી વૈરાગ્ય થવાને લીધે એ ભગવાનના ભજનમાં લીન થયેલા એક સંન્યાસી છે. તપ સાધના અને સંયમના માર્ગે ચાલેલા એ સત્પુરુષને મહાપુરુષ છે. એ ખૂબ જ સુખી છે. આવું જ્યારે ગૌતમ બુદ્ધે જોયું અને તરત જ નક્કી કરી લીધું કે જો સંસારની અંદર રહી મારે પણ આવી જ રીતે દુઃખો ભોગવવાના હોય, હું પણ વૃદ્ધ થવાનો હોય, મારું મૃત્યુ થવાનું હોય ને આ શરીરની અંદર જો રોગ આવવાના હોય તો શા માટે હું આ જગતને છોડી, આ જગતના દુઃખને છોડી ભગવાનના માર્ગે આગળ ન વધું? શા માટે હું તપ સાધના અને સંયમના માર્ગે આગળ ન વધું? અને આવો વિચાર કરી અને તરત જ એ રાત્રે પોતાના એક અતિશય રૂપવાન યશોધરા પોતાની પત્ની અને પોતાનો એક સરસ રૂપવાન એક રાહુલ નામનો દીકરો એનું છેલ્લી વાર એ રાત્રે મુખ જોઈ અને સંસારનો ત્યાગ કરીને નીકળી ગયા. પણ એક વખત જો એને કાળનું સ્વરૂપ વિચાર્યું તો એ થયું. આજે શું થાય છે કે આપણી બુદ્ધિ છે, બુદ્ધિમ તું સારથિમ વિધિ મનઃ પ્રગ્રહ મેવચ, મન છે એ આપણા રથની દોરી છે, આપણો આત્મા છે એ રથી છે, આપણો રથ આ સંસારની અંદર ચાલે છે. રથી આત્મા એ બુદ્ધિને પ્રશ્ન પૂછે છે કે તને દુઃખ નથી અનુભવાતું? પણ આપણો સારથી એવો છે કે ક્યારેય જવાબ આપતો જ નથી. ગૌતમના સારથી એવા હતા કે એને તરત જવાબ આપ્યો. અને આપણી બુદ્ધિ એવી છે, કોઈ પણ વ્યક્તિને સંતો પૂછે કે તમે આનંદમાં બહુ મોજમાં હો, કોઈ દિવસ કોઈ એવું કીધું જ નથી કે અમને બહુ દુઃખ છે. દુઃખ હોય તો એ સ્પેશિયલ મળવા માટે આવે, પણ જ્યારે સંતો પૂછે કે કેમ છે, બહુ મજા હો, શું બહુ મજા એમ. હા, અને કદાચ આપણી બુદ્ધિ એવું કહે કે ભાઈ તારી પણ દશા એક દિવસ થવાની છે, માટે તું આ બધું છોડી દે. તો આત્મા જીવની દાનત એવી ખોટી છે ને કે એ પાછો વળવા માટે તૈયાર નથી.